श्री ब्रह्म पुराण अध्याय 87 यमलोकना दक्षिण द्वार तथा नरकोनु वर्णन मुनिओए कह्युं। तपोधन पापी मनुष्य दक्षिण मार्ग थी यमपुरी में कई रीते प्रवेश करे छे ए सांभळवानी अमने इच्छा छे, आप विस्तारपूर्वक कहो। व्यासजी बोलिया, मुनिवरो दक्षिण द्वार अत्यंत घोर अने महाभयंकर छे, हुं एनुं वर्णन करूं छुं। त्यां सदा विविध प्रकारना हिंसक प्राणीओ अने शियाळोना अवाज थता रहे छे। त्यांनी भयंकरता जोईने रुवाटा ऊभा थई जाय छे। भूत प्रेत पिशाच अने राक्षसोथी आ द्वार सदा घेरायेलू रहे छे। पापी जीवो दूरथी जे द्वारने जोईने त्रासथी मूर्छित थई जाय छे अने विलाप करवा लागे छे। ત્યારે યમદૂતો તેમને સાંકળોથી બાંધીને ઘસડે છે અને દંડાઓથી મારે છે, સાથે સાથે ધમકાવતા ફટકારતા રહે છે। બાનમાં આવ્યા બાદ લોહીથી લથપથ થઈને ડગમગતા તેઓ દક્ષિણ દ્વારે જાય છે। રસ્તામાં ક્યાંક તીક્ષ્ણ કાંટા હોય છે અને ક્યાંક છરાની ધાર જેવા પથ્થરના ટુકડા પથરાયેલા હોય છે। ક્યાંક કીચડ જ કીચડ ભરેલો હોય છે અને ક્યાંક એવા એવા ખાડા હોય છે જે પાર કરવા અસંભવ હોય છે। ક્યાંક ક્યાંક લોઢાની સોય જેવા ખીલા રોપેલા હોય છે। ક્યાંક વૃક્ષોથી ભરચક પર્વત હોય છે જેના કિનારાઓ પર ઝરણા હોવાથી દુર્ગમ પ્રતીત થાય છે, તો ક્યાંક ક્યાંક તપેલા અંગારા પાથરેલા હોય છે। આવા માર્ગ પરથી પાપી જીવોને યાત્રા કરવી પડે છે। ક્યાંક દુર્ગમ ખાડા, ક્યાંક લપસણા રોડા, ક્યાંક તપાવેલી રેતી અને ક્યાંક તીક્ષ્ણ કાંટા હોય છે। ક્યાંક દાવાનળ સળગતો હોય છે, ક્યાંક તપેલી શિલાઓ તો ક્યાંક જામેલો બરફ હોય છે। ક્યાંક એટલી બધી રેતી છે કે તે માર્ગ પરથી જનાર જીવ એમાં ગળા સુધી ખૂંપી જાય છે। ક્યાંક દૂષિત પાણી અને ક્યાંક છાણાના અગ્નિથી તે માર્ગ ભરેલો હોય છે। ક્યાંક સિંહ, વરુ, વાઘ, ડાન્સ અને ભરચક ક્રીડાઓથી રસ્તા ભરેલા હોય છે। ક્યાંક મોટા મોટા અજગર તો ક્યાંક મોટી મોટી જળો હોય છે। ક્યાંક ભયંકર માખીઓ, જેરીલા સાપ, દુષ્ટ અને બળવાન હાથી સતાવ્યા કરે છે। પોતાની ખરીથી માર્ગને ખોતરતા તીક્ષ્ણ શિંગડાવાળા મોટા મોટા સાંડ, પાડા અને હનુમત ઊંટ બધા જીવોને કષ્ટ આપતા રહે છે। ક્યાંક ધૂળ ભરેલો પ્રચંડ વાયુ વહે છે જે પથ્થરોની વર્ષા કરીને નિરાશ્રિત જીવોને કષ્ટ આપે છે। ક્યાંક વીજળી પડવાથી શરીર ફાટી જાય છે। ક્યાંક હજારો બાણોની વૃષ્ટિ થાય છે જેનાથી બધા અંગ છિન્ન ભિન્ન થઈ જાય છે। ક્યાંક ક્યાંક વીજળીના ગડગડાટ સાથે ભયંકર ઉલ્કાપાત થાય છે અને પ્રજ્વલિત અંગારાનો વરસાદ થતો રહે છે। એનાથી બળી રહેલા પાપી જીવો આગળ વધે છે। ક્યાંક જોર જોરથી ધૂળની વૃષ્ટિ થવાના કારણે શરીર ઢંકાઈ જાય છે અને જીવ રડવા લાગે છે। મેઘોની ભયંકર ગર્જનાથી વારંવાર ત્રાસ થાય છે। બાણ વર્ષાથી ઘાયલ થયેલા શરીર પર મીઠાના પાણીની ધારાઓ પાડવામાં આવે છે અને આ બધી પીડા સહન કરતા રહીને જીવ આગળ વધે છે। ક્યાંક ક્યાંક અત્યંત શીતળ હવા વહેવાથી ખૂબ ઠંડી પડે છે તથા ક્યાંક સૂકી અને કઠોર હવાનો સામનો કરવો પડે છે। એનાથી પાપી જીવોના આખા શરીરે વાઢિયા પડી જાય છે અને તેઓ સુકાઈને સંકોચવા લાગે છે। આવા માર્ગ પરથી કે જ્યાં માર્ગમાં ન તો કોઈ વિશ્રામનું સ્થાન હોય છે કે ન કોઈ આશરો દેખાય છે, ઘણા પરિશ્રમે પાપી જીવ યમપુરી સુધી પહોંચી શકે છે। યમરાજાની આજ્ઞાનું પાલન કરનારા ભયંકર યમદૂતો તેમને બળપૂર્વક લઈ જાય છે। તેઓ એકલા અને પરાધીન હોય છે, તેમની સાથે ન કોઈ મિત્ર હોય કે ન બંધુ। તેઓ પોતપોતાના કર્મોનો વિચાર કરીને વારંવાર રડે છે। પ્રેત જેવું તેમનું શરીર હોય છે, તેમના કંઠ, હોઠ અને તાળવું સૂકા રહે છે। તેઓ શરીરથી અત્યંત દુર્બળ અને ભયભીત થઈને સુધાના અગ્નિની જ્વાળામાં બળતા રહે છે। અમુક તો સાંકળથી બંધાયેલા હોય છે, કેટલાકને ચત્તા સુવડાવીને યમદૂતો એમના બંને પગ પકડીને ઘસડે છે અને કેટલાકને નીચું મોઢું કરીને ઘસવામાં આવે છે। આવા સમયે તેમને અત્યંત દુઃખ થાય છે, તેમને ખાવા માટે અન્ન અને પીવા માટે પાણી મળતું નથી। ભૂખ તરસથી વ્યથિત થઈને હાથ જોડીને દીન ભાવે આંસુ વહાવતા તેઓ ગદગદ વાણીમાં વારંવાર યાચના કરે છે અને આપો આપોનું રટણ કરે છે। તેમની સામે સુગંધિત પદાર્થ, દહીં, ખીર, ઘી, ભાત, સુગંધિત પીણા અને શીતળ જળ ધરવામાં આવે છે। તેમને જોઈને તેઓ વારંવાર યાચના કરે છે। તે સમયે યમદૂતો ક્રોધપૂર્વક લાલ આંખો કરીને તેમને ફટકારતા રહીને કઠોર શબ્દોમાં કહે છે, ઓ પાપીઓ, તમે યથા સમય અગ્નિહોત્ર ન કર્યું, બ્રાહ્મણોને દાન ન આપ્યું અને બીજાને દાન આપતા રોક્યા, તે જ પાપનું ફળ તમારી સામે ઉપસ્થિત થયું છે। તમારું ધન અગ્નિમાં બળી ગયું ન હતું, જળમાં નષ્ટ થયું ન હતું, રાજાએ લઈ લીધું ન હતું અને ચોરોએ પણ ચોરી લીધું ન હતું। નરાધમો, છતાં તમે પહેલા કોઈને દાન આપ્યું નથી, અત્યારે તમને ક્યાંથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે? જે લોકોએ સાત્વિક ભાવથી વિવિધ પ્રકારના દાન આપ્યા છે, એમના માટે આ અન્નના પર્વતો જેવા ઢગલા દેખાય છે। એમાં ભક્ષ્ય, ભોજ્ય, પેય, લેહી અને ચોષ્ય બધા પ્રકારના ખાદ્ય પદાર્થો છે। તમે એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરો, કેમ કે તમે કોઈ પ્રકારનું દાન આપ્યું નથી। જેમણે દાન, હોમ, યજ્ઞ અને બ્રાહ્મણોનું પૂજન કર્યું છે, તેમનું અન્ન લાવીને સદા અહીં જમા કરવામાં આવે છે। નારકી જીવ, આ બીજાની વસ્તુ અમે તમને કઈ રીતે આપી શકીએ? યમદૂતોની આ વાત સાંભળીને ભૂખ તરસથી પીડિત જીવો એ અન્ની અભિલાષા છોડી દે છે। ત્યાર પછી યમદૂતો એમને ભયાનક અસ્ત્ર શસ્ત્રોથી પીડા આપે છે અને અંદર હિંસક પ્રાણીઓ ખાઈ જાય છે। આ રીતે પાપી જીવો ન તો અંદર પ્રવેશ કરે છે અને ન બહાર નીકળે છે, બહાર નીકળી શકે છે। અત્યંત દુઃખી થઈને કરુણ આક્રંદ કરે છે। આ પ્રમાણે ત્યાં પીડિત જીવોને યમદૂતો અંદર પ્રવેશ કરાવે છે અને તે સ્થાન પર લઈ જાય છે જ્યાં બધાનું નિયંત્રણ કરનારા ધર્માત્મા યમરાજ રહે છે। ત્યાં પહોંચીને દૂતો યમરાજને તે પાપીઓના આવ્યાની સૂચના આપે છે અને આજ્ઞા મળતા એમને યમરાજની સામે ઉભા કરે છે। ત્યારે પાપાચારી જીવો ભયાનક યમરાજ અને ચિત્રગુપ્તને જુએ છે। યમરાજ તે પાપી જીવોને બહુ જોરથી ફટકારે છે અને ચિત્રગુપ્ત ધર્મયુક્ત વચનોથી પાપીઓને સમજાવતા કહે છે, પાપી જીવો, તમે બીજાના ધનનું અપહરણ કર્યું છે અને પોતાના રૂપ અને પરાક્રમના અહંકારમાં આવીને પારકી સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કર્યું છે। જીવ સ્વયં જે કર્મ કરે છે તેનું ફળ પણ એને સ્વયં ભોગવવું પડે છે। આમ જાણવા છતાં પણ તમે સ્વયંનો વિનાશ કરવા માટે આ પાપ કેમ કર્યા? હવે શા માટે શોક કરો છો? પોતાના કુકર્મોથી જ તમે દુઃખી થઈ રહ્યા છો। તમે પોતાના કર્મો દ્વારા જે દુઃખોનું સર્જન કર્યું છે તેમને ભોગવો, એમાં કોઈનો કશો દોષ નથી। આજે રાજાઓ મારી પાસે આવ્યા છે, એમને પણ પોતાના બળનું ભારે અભિમાન હતું। એમને ઘોર દુષ્કર્મો માટે અહીં લાવવામાં આવ્યા છે। એમની બુદ્ધિ બહુ વિપરીત હતી। ત્યાર પછી યમરાજ રાજાઓ તરફ દ્રષ્ટિપાત કરીને કહે છે, અરે ઓ દુરાચારી નરેશો, તમે સૌ પ્રજાનો વિધ્વંસ કરનારા છો। થોડા દિવસો સુધી રહેનારા રાજ્યને માટે તમે શા માટે ભયંકર પાપ કર્યું? રાજાઓ, તમે રાજ્યના લોભ, મોહ, બળ તથા અન્યાયથી પ્રજાને જે કઠોર દંડ આપ્યો છે તેનું યથોચિત ફળ અત્યારે ભોગવો। ક્યાં છે રાજ્ય આજે? ક્યાં છે રાણીઓ જેમના માટે તમે પાપાચાર કર્યો? એ બધાને છોડીને તમે અહીં એકલા અને અસહાય થઈને ઊભા છો। અહીં પેલી બધી તમારી સેના દેખાતી નથી જેમના દ્વારા તમે પ્રજાનું દમન કર્યું છે। હવે અહીં આ યમદૂતો તમને કઠોર દંડ આપશે। જુઓ હવે પાપનું તમને કેવું ફળ મળે છે। આ પ્રમાણે યમરાજના ઠપકા ભર્યા અનેક શબ્દો સાંભળીને રાજાઓ પોતપોતાના કર્મોનો વિચાર કરીને ચૂપચાપ ઉભા રહે છે। ત્યારે એમના પાપોની શુદ્ધિને માટે ધર્મરાજ પોતાના સેવકોને આ પ્રમાણે આજ્ઞા કરે છે, ઓ ચંડ, ઓ મહાચંડા, રાજાઓને પકડીને લઈ જાઓ અને ક્રમશઃ નરકના અગ્નિમાં થપાવીને એમને પાપોથી મુક્ત કરો। ધર્મરાજની આજ્ઞા મળતા જ યમદૂતો રાજાઓના બંને પગ પકડીને વેગપૂર્વક ફેરવીને એમને ઉપર ફેંકી દે છે અને પછી પાછા આવીને એમના પાપોની માત્રા અનુસાર એમને મોટી મોટી શિલાઓ પર બહુ વાર સુધી પછાડતા રહે છે। જાણે વજ્ર દ્વારા કોઈ મોટા વૃક્ષ પર પ્રહાર કરતા હોય, આનાથી પાપી જીવનું શરીર જર્જરિત થઈ જાય છે, તેના દરેક છિદ્રમાંથી લોહી નીતરે છે, તેની ચેતના લુપ્ત થઈ જાય છે અને તે હાલી ચાલી શકવામાં પણ અસમર્થ થઈ જાય છે। ત્યાર પછી શીતળ વાયુનો સ્પર્શ થતા ધીરે ધીરે તે ફરી ભાનમાં આવે છે, ત્યારે યમદૂતો તેને પાપોની શુદ્ધિ માટે નરકમાં નાખી દે છે। એકથી નિવૃત્ત થયા પછી એ બીજા પાપી એક થી નિવૃત્ત થયા પછી બીજા બીજા પાપીઓને વિશે યમરાજ ને નિવેદન કરે છે. એક થી નિવૃત્ત થયા પછી બીજા બીજા પાપીઓના વિષે યમરાજ ને નિવેદન કરે છે. દેવ, આપની આજ્ઞાથી અમે બીજા પાપીને પણ લઈ આવ્યા છીએ. આ સદા ધર્મથી વિમુખ અને પાપ પરાયણ રહ્યો છે. આ દુરાચારી વ્યાધ શિકારી છે. આણે મહાપાતક અને ઉપપાતક બંધ કર્યું છે. આ માણસ સદા પ્રાણીઓની હિંસા કરતો રહ્યો છે. આ જે દુષ્ટાત્મા ઉભો છે તે અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ કરનારો છે. આણે બીજાનું ધનનું પણ અપહરણ કર્યું છે. આ કન્યા વિક્રય કરનારો, ખોટી સાક્ષી આપનારો, કૃતજ્ઞ તથા મિત્રોને છેતરનારો છે. આ દુરાત્માએ મદોન્મત થઈને સદા ધર્મની નિંદા કરી છે. એને જીવનમાં માત્ર પાપાચરણ જ કર્યું છે. દેવેશ્વર, અત્યારે આને દંડ આપવો છે કે એના પર અનુગ્રહ કરવો છે એ જણાવો. કેમ કે આપ જ નિગ્રહ અને અનુગ્રહ કરવા સમર્થ છો. અમે તો માત્ર આજ્ઞા પાલક છીએ. આ પ્રમાણે નિવેદન કરીને યમદૂતો પાપી જીવને યમરાજાની સામે પ્રસ્તુત કરે છે અને પછી બીજા પાપીઓને લાવવા માટે ચાલ્યા જાય છે. જ્યારે પાપી પર મૂકવામાં આવેલા દોષ પુરવાર થઈ જાય છે ત્યારે યમરાજ પોતાના ભયંકર સેવકોને તેમને દંડ આપવાનો આદેશ આપે છે. વશિષ્ઠ વગેરે મહર્ષિઓએ જેના માટે જે દંડ નિયત કર્યો છે તેના અનુસાર યમદૂતો પાપીને દંડ આપે છે. અંકુશ, મુદગર, દંડા, કરવત, શક્તિ, તોમર, ખડગ અને ભાલાના પ્રહારથી પાપીઓને વિદીર્ણ કરી નાખે છે. હવે નરકોના ભયંકર સ્વરૂપનું વર્ણન સાંભળો. મહાવીચી નામનું નરક લોહીથી ભરેલું હોય છે. તેમાં વજ્ર જેવા કાંટા હોય છે. તેનો વિસ્તાર 10,000 યોજનનો છે. તેમાં નાખવામાં આવેલો જીવ કાંટાથી વિંધાઈને અત્યંત કષ્ટ ભોગવે છે. ગાયોનો વધ કરનાર મનુષ્ય એ ભયંકર નરકમાં 1,00,000 વર્ષો સુધી નિવાસ કરે છે. કુંભી પાકનો વિસ્તાર 100,00,000 યોજનનો છે. એ અત્યંત ભયંકર નરક છે. ત્યાંની ભૂમિ તપાવેલા તાંબાના ઘડાઓથી ભરેલી રહેવાના કારણે અત્યંત પ્રજ્વલિત દેખાય છે. ત્યાં ગરમ ગરમ રેતી અને અંગારા પાથરેલા હોય છે. બ્રાહ્મણની હત્યા તથા ભૂમિનું અપહરણ કરનાર અને થાપણને છીનવી લેનારા પાપીઓને નરકમાં નાખીને પ્રલયકાળ સુધી બાળવામાં આવે છે. ત્યાર પછી રોરવ નામનું નરક છે, જે પ્રજ્વલિત વ્રજ્રમય બાણોથી વ્યાપ્ત રહે છે. તેનો વિસ્તાર 60,000 યોજનનો છે. એ નરકમાં નાખેલા જીવો સળગતા બાણોથી વિંધાઈને યાતના ભોગવે છે. ખોટી સાક્ષી આપનાર મનુષ્યને એમાં શેરડીની જેમ પીલવામાં આવે છે. ત્યાર પછી મંજુષ નામનું નરક છે, જે લોઢાનું બનેલું છે. તે સદા પ્રજ્વલિત રહે છે. તેમાં બીજાને દોષ વિના બંદી બનાવનારને નાખવામાં આવે છે. અપ્રતિષ્ઠ નામનું નરક પરુ, મૂત્ર અને વિષ્ઠાથી ભરેલું છે. તેમાં બ્રાહ્મણને સતાવનાર પાપીને ઊંધા માથે નાખવામાં આવે છે. વિલેપક નામનું ઘોર નરક લાખના અગ્નિથી બળતું રહે છે. તેમાં મદિરાપાન કરનાર દ્વિજને નાખી માળવામાં આવે છે. મહાપ્રજ્ઞ નામથી વિખ્યાત નરક બહુ ઊંચું છે. તેમાં તીક્ષ્ણ ભાલો રોપેલો હોય છે. જે લોકો પતિ પત્નીમાં વિક્ષેપ ઉભો કરે છે તેમને ભાલાથી વિંધવામાં આવે છે. ત્યાર પછી જયંતી નામનું ઘોર નરક છે. ત્યાં લોઢાની બહુ મોટી શિલા પડી રહી છે. પારકી સ્ત્રીઓ સાથે સંભોગ કરનાર પુરુષોને તેની નીચે દબાવી દેવામાં આવે છે. સાલમલ નરક પ્રજ્વલિત સુદૃઢ કાંટાઓથી વ્યાપ્ત છે. જે સ્ત્રી અનેક પુરુષો સાથે સંભોગ કરે છે તેને તે સાલમલ નામના વૃક્ષનું આલિંગન કરવું પડે છે. તે સમયે તે પીડાથી વ્યાકુળ થઈ જાય છે. જેઓ સદા અસત્ય બોલે છે અને બીજાને વ્યથા પહોંચે એવી વાણી બોલે છે એમની જીભ યમદૂતો દ્વારા કાપી લેવામાં આવે છે. જેઓ આસક્તિ સાથે કટાક્ષપૂર્ણ પારકી સ્ત્રી તરફ જુએ છે યમરાજના દૂતો બાણ મારીને એમની આંખો ફોડી નાખે છે. જે લોકો માતા, બહેન, કન્યા અને પુત્રવધુ સાથે સમાગમ તથા સ્ત્રી, બાળક અને વૃદ્ધોની હત્યા કરે છે તેમની પણ આવી જ દશા થાય છે. તેઓ 14 ઇન્દ્રોના આયુષ્ય સુધી નરકની યાતનામાં પડ્યા રહે છે. મહારૌરવ નામનું નરક જ્વાળાઓથી પરિપૂર્ણ તથા અત્યંત ભયંકર છે. એનો વિસ્તાર 14,000 યોજન છે. જે મૂર્ખાઓ નગર, ગામ, ઘર કે ખેતરમાં આગ લગાડે છે તેમને 1 કલ્પ સુધી આ નરકમાં નાખવામાં આવે છે. તામિસ્ત્ર નરકનો વિસ્તાર 1,00,000 યોજન છે. ત્યાં સદા ખડગ, પટ્ટીસ અને મુદગરોનો માર પડે છે. તેના કારણે બહુ ભયંકર લાગે છે. યમદૂતો ચોરી કરનારને તેમાં નાખીને भाला शक्ति खड़ग ने गदा थी 300 कल्प सुधी मारता रहे छे। महातामिस्त्र नामनु नरक एनाथी पण वधु दुखदायक छे। तेनो विस्तार तामिस्त्र करता बमणो छे। तेमा जळो भरेली छे ने निरंतर अंधकार छवायेलो रहे छे। जेओ माता पिता ने मित्र ने हत्या करनारा तथा विश्वासघाती छे तेओ ज्यां सुधी आ पृथ्वी छे त्यां सुधी तेमा पड्या रहे छे ने जळो सतत एमनु लोही चूसती रहे छे। असीपत्र वन नामनु नरक तो अतिशय कष्टप्रद छे। तेनो विस्तार 10,000 योजन छे। अग्नि जेवा प्रज्वलित खड़गना पांदड़ाओथी ए व्याप्त छे। तेमा नाखवामां आवेलो पापी खड़गनी धार जेवा पांदड़ा द्वारा छिन्न भिन्न थई जाय छे। तेना शरीरमां सैकड़ो घा थई जाय छे। मित्रघाती मनुष्यने तेमा एक कल्प सुधी नाखवामां आवे छे। करंभ बालुका नामनु नरक 10,000 योजन विस्तारनु छे। तेनो आकार कुआ जेवो छे। एमा तपावेली रेती अंगारा ने कांटा भरेला छे। जे निर्दयी रीते कोई मनुष्य ने बाळी नाखे छे तेने उक्त नरक में 1,10,300 वर्ष सुधी बाळवामां अने चीरवामां नाखवामां आवे छे। काकोल नामनु नरक कीड़ा ने परुथी भरेलू छे। जे दृष्टात्मा बीजा ने मुकीने एकलो मिष्ठान खाय छे एने तेमां नाखवामां आवे छे। कुडमल नरक विष्टा मूत्र अने लोही थी भरेलू छे। जे लोको पंच यज्ञनो अनुष्ठान करता नथी तेमने तेमां नाखी देवामां आवे छे। महाभीम नरक अत्यंत दुर्गंधयुक्त मांस तथा रक्त थी भरेलू छे। अभक्ष्य पदार्थोनु भक्षण करनारा नीच मनुष्यो एमां पड़े छे। महावट नामनु नरक मणदाओथी भरेलू छे। ते अनेक प्रकारना कीड़ाओथी व्याप्त छे। जे मनुष्य कन्या विक्रय करे छे एने ऊंधा माथे एमां नाखी देवामां आवे छे। तिलपाक नामथी प्रसिद्ध नरक बहु ज भयंकर छे। जेओ બીજાને પીડા આપે છે એમને એમાં તલની જેમ પીલવામાં આવે છે। તેલપાક નરકમાં ઉકળતું તેલ જમીન પર વહ્યા કરે છે। જેઓ મિત્રો અને શરણાગતની હત્યા કરે છે તેમને એમાં નાખવામાં આવે છે। વજ્ર કપાટ નરક વજ્રની સાંકળથી વ્યાપ્ત છે। જે લોકોએ દૂધ વેચવાનો વ્યવસાય કર્યો છે એમને ત્યાં નિર્દયતાપૂર્વક નાખવામાં આવે છે। નિરુચ્છવાસ નરક અંધકારથી પૂર્ણ અને વાયુ રહિત હોય છે। જેઓ બ્રાહ્મણને અપાતા દાનને રોકવાનો પ્રયાસ કરે છે તેમને બેભાન કરીને તેમાં નાખી દેવામાં આવે છે। અંગારો પચય નામનું નરક ધગધગતા અંગારાઓથી પ્રજ્વલિત છે। જેઓ આપવાની પ્રતિજ્ઞા કરીને આપતા નથી તેમને નરકમાં નાખવામાં આવે છે। મહાપાપી નરકનો વિસ્તાર 1,00,000 યોજન છે। જેઓ સદા અસત્ય બોલે છે તેમને ઊંધા માથે એમાં નાખી દેવામાં આવે છે। મહાજ્વાલ નામનું નરક સદા અગ્નિની જ્વાળાઓથી પ્રકાશિત અને ભયંકર છે। જે મનુષ્યો પાપમાં મન જોડે છે તેમને દીર્ઘકાળ સુધી આ નરકમાં બાળવામાં આવે છે। કર્કચ નામના નરકમાં વજ્રની ધાર જેવા તીક્ષ્ણ દાતા હોય છે। તેમાં અગમ્ય સ્ત્રી સાથે સમાગમ કરનાર મનુષ્યોને આ તીક્ષ્ણ દાતાઓથી ચીરવામાં આવે છે। ગુડપાક નરક ઉકળતા ગોળના કુંડોથી વ્યાપ્ત છે। જે મનુષ્ય વ્રણ સંકરતા ફેલાવે છે તેને તેમાં નાખીને બાળવામાં આવે છે। નરકમ ગુડ પાકેતી જલદ ગુડ હૃદર્વે તુમ નિક્ષિપ્તો દ્રહ્યતે તસ્મિન વર્ણ સંકર કૃન નરહ। 215 અધ્યાયના 121-122 શ્લોક સંખ્યા। શુરધાર નામનું નરક તીક્ષ્ણ અસ્ત્રાઓથી ભરેલું રહે છે। જે લોકો બ્રાહ્મણોની ભૂમિ છીનવી લે છે તેમને એક કલ્પ સુધી તેમાં નાખીને કાપવામાં આવે છે। અંબરીશ નામનું એક પ્રલયાગ્નિ જેવું નરક છે જે હંમેશા સળગતું રહે છે। સોનાની ચોરી કરનાર મનુષ્યને કરોડો કલ્પો સુધી તેમાં બાળવામાં આવે છે। વજ્ર કુઠાર નામનું નરક વજ્રથી વ્યાપ્ત છે। વૃક્ષ કાપનારા પાપી મનુષ્યને તેમાં નાખવામાં આવે છે। પ્રતાપ નામનું નરક પણ પ્રલયાગ્નિથી પ્રજ્વલિત રહે છે। વિષ આપનાર તથા મદની ચોરી કરનાર જીવ તેમાં યાતના ભોગવે છે। કાલ સૂત્ર નરક વજ્રમય સૂત્રથી બનેલું છે। જેઓ બીજાની ખેતી નષ્ટ કરે છે તેમને એમાં રગદોળવામાં આવે છે, જેનાથી તેમનું અંગ છિન્ન ભિન્ન થઈ જાય છે। કસ્મલ નરક મુખ અને નાકના મળથી ભરેલું હોય છે। માંસમાં રુચિ રાખનાર મનુષ્યને તેમાં એક કલ્પ સુધી રાખવામાં આવે છે। ઉગ્રગંધ નામનું નરક લાળ મૂત્ર અને વિષ્ઠાથી ભરેલું હોય છે। જેઓ પિતૃને પિંડદાન આપતા નથી તેમને નરકમાં નાખવામાં આવે છે। દુર્ધર નરક જળો અને વિછીઓથી ભરેલું હોય છે। વ્યાજ ખાવ મનુષ્ય તેમાં 10,000 વર્ષ સુધી પડ્યો રહે છે। વજ્ર મહાપીડ નામનું નરક વજ્રથી બનેલું છે। જે બીજાની સંપત્તિની ચોરી કરે છે તેને તેમાં નાખીને યાતના આપવામાં આવે છે। યમદૂતો તે ચોરોને છરાઓ દ્વારા વારંવાર કાપે છે। જે મૂર્ખાઓ કોઈ પ્રાણીની હત્યા કરીને એને કાગડા અને ગીધની જેમ ખાય છે તેમને એક કલ્પ સુધી પોતાના જ શરીરનું માંસ ખાવું પડે છે। જેઓ બીજાના આસન પથારી અને વસ્ત્રની ચોરી કરે છે તેમને યમદૂતો શક્તિ અને તોમરોથી ચીરે છે। જે ખોટી બુદ્ધિના મનુષ્યોએ લોકોના ફળ ફૂલ પાંદડા ચોર્યા છે તેમને યમદૂતો ક્રોધિત થઈને તણખલાના અગ્નિમાં નાખી દે છે। જે મનુષ્ય બીજાના ધન અને સ્ત્રી પ્રત્યે દૂષિત ભાવ રાખે છે યમદૂતો એની છાતીમાં ગરમ ભાલો ખોંસી દે છે। જે માનવો મન વાણી અને ક્રિયા દ્વારા ધર્મથી વિમુખ રહે છે તેમને યમલોકમાં બહુ ભયંકર યાતના ભોગવવી પડે છે। આ પ્રમાણે લાખો કરોડો બીજા નરક છે જ્યાં પાપી જીવો પોતાના કર્મોના ફળ ભોગવે છે। આ લોકમાં થોડું પણ પાપ કર્મ કરવાથી યમલોકમાં ભયંકર નરકમાં ઘોર યાતના સહેવી પડે છે। મૂઢ મનુષ્યો સાધુ પુરુષો દ્વારા બતાવેલા ધર્મયુક્ત ઉપદેશને કાને ધરતા નથી। જ્યારે કોઈ તેમની સાથે પરલોકની ચર્ચા કરે છે ત્યારે તેઓ તરત આવો જ ઉત્તર આપે છે, સ્વર્ગ અને નરકને કોણે જોયા છે? આવા લોકો રાત દિવસ પ્રયત્નપૂર્વક પાપ કરે છે। ધર્મનું આચરણ તો તેઓ ભૂલથી પણ કરતા નથી। એ જ પ્રમાણે જેઓ આજ લોકમાં કર્મો ભોગવવા પડે છે એવું માને છે, પરલોક વિશે જેમને લગી રહી આસ્થા નથી, એવા નરાધમો ભયંકર નરકમાં પડે છે। નરકનો નિવાસ અત્યંત દુઃખદ અને સ્વર્ગનો સુખદ છે। મનુષ્ય શુભ કર્મ કરવાથી સ્વર્ગમાં જાય છે અને અશુભ કર્મ કરીને નરકમાં પડે છે। અધ્યાય 87 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।